સંસારની અડચણ આવતી આવી જાય. શુદ્ધાત્મા તમે થયા પ્રતિબિંબ બેઠા થતું થઈ ગયા નથી. ખાતરી થઈ ગઈ થઈ એવું તમે હજુ જુદાત્મા થઈ ગયા નથી. તમને જુદાત્મા પ્રતિ બેસી ગઈ શું બેસી ગયું પ્રતિ ગઈ થશે ત્યારે ભૌતિક માં સુખ છે એવું માની બેઠા હતા ખબર ને. અને આ ભૌતિક માં સુખ નથી અને આત્મા માં સુખ છે સનાતન સુખ છે એ રીતે માની હતા. ફરી એનું નામ અંતર નિકાલ ન થઈ રહે. આ બધી ફાઇલો નિકાલ કરવાના ફાઇલ નિકાલ થઈ રહ્યો હોય પરમાત્મા પદ પ્રાપ્ત છે. એક હપ્તા પછી મોક્ષે જશે એક ખાસ જરૂરિયાત બતાવું તમને. આ જ્ઞાન મળ્યા પછી પેલા જ્ઞાનીઓ કહી ગયેલા કે જ્ઞાની ની પાસે જ પડી રહેજો રાત દિવસ ખબર આપી મારા આખર પહેલા કરવું છે. જ્ઞાની પાસે પડી રહેજો એવું પેલા હતું વિવાદ. અત્યારે હું તમને કહું મારી પાસે પડી રહો તો તારે હું નથી જ કરે. અત્યારે હું પડી રહ્યો કહું નઈ તારે હવે પ્રહલાદ ના બધા અહીંયા આગળ આવે હું હું કરે એમની ફાયદો આવે થાય. એમના વાતાવરણ માં એકદમ પરમાનંદ રહે હોય અને એમ બધા કરતા મુક્તિ થાય. હવે એ અત્યારે આપડે આપડે પ્રાપ્ત થાય એવું નથી. આખા દાડે ચોવીસી કલાક તો આપણે અમુક ટાઈમ અહીં દર્શન કરવા આવું એ બધું કરવું. પણ બીજા ટાઈમ માં આપણે ચીજ કરવું આનો લાભ ઉઠાવવા માટે એના માટે સબસ્ટિટ્યુટ બતાવું. શું બતાવું છું તે અવશ્ય કરવા દેવું. આવશ્યક કહેવાય ને આવશ્યક એટલે રાત્રે સુઈ જાઓ ગમે તે ટાઈમ એ તેની ટાઈમ 10-11-12 ગમે તે ટાઈમ સુઈ જાઓ. તે વખતે સુઈ જતી વખતે પાછો મિતિના દાદા નું નિધિ દર્શન દેખાવું જોઈએ. જેનું નિધિ દર્શન દેખાય એમાંથી આપણને ડિરેક્ટ શક્તિ પ્રાપ્ત થાય. ત્યાં દેખાવું જોઈએ અને મનમાં પોતાના હાથમાં એટલું સુધાર્થમાં સુધાર્થમાં બોલવાનું. આ દેખાય સુધાર્થમાં જે બોલ્યા કરવાનું. રાત્રે હું જે ઘરે આટલું કામ કરી અને સુઈ જવાનું. તે સુધાર્થમાં બોલ બોલ કરવાનું. ક્યાં સુધી બોલવાનું? ઊંઘ આવે ત્યાં સુધી. આ ઊંઘ છે તે 5 મિનિટ માં સુધી ઘણી જાગ જાગ કર્યો એવું ના કર્યો. હા 2 મિનિટ માં ઉગાડે ઉગી જજો પણ આવું ગોઠવી ને ઉગી જજો બરોબર ને. આવું ગોઠવી ને ઉગી જજો આખી રાત એનું ફળ મળશે. આખી રાત એનું તમે ડાક્ટર ઉગી ગયા ફળ આખી રાત મળ્યા કરતી હતો નથી અત્યારે. એટલે આ ખાસ અવશ્ય કરવા જેવું વસ્તુ છે એ દુખશો નહીં. હવે અમારે બુદ્ધિ છે તમને પાછી બુદ્ધિ માંથી અમારે લગો કરતી બધી એટલે બુદ્ધિ ને કહેવાનું આજની રાત તમને જવા દે, ડખો ના કરી કે આજનો કાલે કાલ બપોરે નથી જમાડી છું, આજની રાત તમને દાદા ને કઈ આજ્ઞા ભરેવા દે કઈ સમજ નહીં. બુદ્ધિ માં ડખો કરાવે, બુદ્ધિ કેવી રીતે ડખો કરે કારણ દાખલો કાપવું. તે એક માણસ હતો, અરે ભાઈબંધ ભાઈઓ હતો, ભાઈઓ દૂધ દહી વાળો એટલે ભૈયા ને કે મારે તારા જેવું દહી વાળે વગર શીખવાડે કે છે. એટલે ભાઈઓ ક્યાં ગયો અને પછી આવડું મોટું વાસણ હતું ત્યારે દૂધ ગરમ કરીને ખાધું, અત્યારે ચાલુ કરી પછી આપણું દહી ચોખ્ખું હતું નાખી લડાઈ આવ્યું અને પછી મૂકી આવ્યું. આવું કશું વાંધો ના રાખે, હવે હવાર પણ તું જોજે અને દહીનો તોફાન મારા જેવા થઈ જશે, આપણે તો થાય જવાનું. બુદ્ધિ ને કહી દેવાનું કે આગળ આજની રાત ત્યાં જા, કાલે બપોર આવશે, આજની રાત અમારે દાદા ને આજ્ઞા રહેવા દે કરી, એટલે તમને રહેવા દે બાકી બુદ્ધિ એ બધી રહેવા દે. તમે અમે કહ્યું ને એવું કહેવાનું વધુ નહીં આપણે, એટલે કઈ દીધું ને માનશે તારે રોજ આપણે તો ધર્મનું નામ આવતા શું કરવાની. હા શું થયું, આ ચોપડી આપે છે ઉપાધિ ની, ઉપાધિ માં સમાધિ રહેશે. વિષય ની ચંચળતા એ જ અનંત અવતાર ના દુઃખ નું મૂળ્યું છે. એ ચંચળતા છે, દાખલા સહિત સમજાવો ને. વિષય ની ચંચળતા એ જ અનંત અવતાર ના દુઃખ નું મૂળ્યું છે. એ ચંચળતા દાખલા સહિત સમજાવો ને. ચંચળતા એટલે કેરી ખાવાનો હતો નથી, પણ કેરી ની ચંચર થાય બઉ. કેરી ખાય યાદ ના હતો કશો, ચંચર એટલે યાદ આવે એ નુકસાન. એ વિષય યાદ આવ્યા કરે, જે વિષય યાદ ના આવે તેને તો એવું વાંધો બાધક જ નથી. તને ખબર ને ચંચર થાય એટલે યાદ આવે, ત્યારે આવે આપડે દબાઈ દબાઈ કરીએ તો યાદ આવે. આ કેરીઓ બધા ખાઈએ યાદ ના આવે એના માટે શું કરવું જોઈએ? ભાઈબંધ જોડે મનમાં એમ વિચાર થયો ત્યારે આમ જોડે આ ભાઈબંધી બંધ કરી છે તો આપડે એકદમ કાપી ના ધીરે ધીરે કાપી, ધીરે ધીરે રસ્તો કાપી. ભાઈબંધ બંધ કરી છે ના રસ્તો આવડે ના આવડે ધીરે ધીરે બંધ કરો, પણ છતાં યાદ તો આવે ને એમ કે છે. યાદ આવે પણ બંધ ધીરે ધીરે બંધ કરવા રસ્તો આવડે ના આવડે. એના માટે શું કરવું? મિત્રાચારી ધીરે ધીરે એ સંબંધ ઓછો કરવા માટે શું કરવું જોઈએ? ના ભાઈ તો આવડે ને બધાને, ધીમે ધીમે ભાઈબંધ ની ઓછી કરી તો બધાને આવડે ના આવડે એ કેમ આવડે આવડે એ રીતે આવે છે. ત્યાં મિત્રાચારી ભાઈબંધ કરવાની ઓછી કરવાની ક્યારે વગેરે મિત્રાચારી હતો ધીમે ધીમે ધીમે ધીમે ઓછી એના શું શું અવગુણો તે બધા તપાસ કરવા, બીજું બધું તપાસ કરવું, ખાતા જવું અવગુણ તપાસવા, એ બધું બંધ થઈ જાય. યાદ જ ના આવવાનું. આ તો ગુણ ગુણ બોલ્યા એટલે યાદ આવ્યા કરે ને. સિનેમા જોવા લાયક છે, જોવા લાયક છે, હોપા છે તો હોપ બોલ્યો એટલે સિનેમા યાદ આવે તો એને ત્યાં અવરું બોલીએ બંધ થઈ જાય. તો અરે આજ્ઞા ભર્યા તો કશું યાદ જ ના આવે. આપડે જે આજ્ઞા પાછળ મારે ને ત્યારે કશું યાદ ના આવે, અને જે આવ્યું હોય તો વાંધો નથી, એને તે બંધન નથી. આજ્ઞા મળે તને આવ્યો ગમે તે યાદ આવે. તને મત પડી ને આજ્ઞા મળે તો કોઈ હરકત ઝુંપડી ની બહાર છે તે રાખતા હતા ખાડો ખોલ્યો એને ખાડામાં પગ રાખે અને હાથ ચાળો બપોરે બાર વાગે છો યાદ કરે બોલો શિષ્ય આવીને પછી બેન કે સાહેબ હું પહેણું કે ના પહેણું તમે કહો ના કહો ના પહેણું તાકે જવાબ આપે નહી એટલે પેલો જાત ના આપે એટલે મનમાં કંટાળી જતો રે બાપ કર્યા કરે પચીસ વર્ષ થવાયો પછી પેલા લોકો શું કહેવા મળ્યું આમાં ફરી કોઈ આવશે નહીં ઉપર આ પહેણી જાતવાનો મન પછી આ મોટી મનો થઈ ને પછી કોઈ આવશે નહીં એટલે પેલાના મનમાં ભય લાગ્યું સારું વાત કરી જાવ પછી ના આવે તો હું રખાઈ કરું ને કે કવિ સાહેબ જેમ કે છે સાહેબ હું તો પચી વર્ષ થયો પછી કોઈ આવશે નહીં આવે તમે કહો તો આવે તે જતો ના કહો નહીં એવું નથી ભાઈ નું છે કવિ સાહેબ પછી થોડા થઈ ગયું વાત જવાબ આવે એટલે કવિ સાહેબ થયું આપણે જવાબ આવવો પડશે આ કયો છે બહુ કયો બહુ કયો લોકો વળે ને હા એટલે પછી કવિ સાહેબ તો ઇમેલ કર્યો હા બેઠા બેઠા આ બપોરે બાર વાગે કઈ બધું અજવાળું માથા પર તાપ પડે થોડું ઘણો ઝાડ તો અને કે છે શું દીદી ને અરે દીદી જાન દીવો લાવો છે કે છે તમ પાસે કોને કે છે દીદી ને દીદી જાન ને દીદી જાન હા કોને કે તમે હવે દીદી જાન ને હા લાવો કે છે દીવો હા દીદી જાન તો કશું બોલ્યો નહીં અરે દીવો લઈને આવ્યા બિચારા દીવો એક નહીં પણ બે હાથમાં બે દીવા અમને દીવો માગ્યો બે હાથમાં બે દીવા અને પેલા આમ એ કરે છે વણે છે તેની પાસે જઈને ઉભા રહ્યો ભાઈ જેમ કે ડીવી હોય ને એ રીતે ઉભા રહ્યો હોય કવિ સાહેબ જાણે નહીં પણ પેલો પૂછ્યું કે સાહેબ મને જવાબ આપો ને પેલું હા ભગ્ય કહે એ અગ્રતા પાંચે કરે છે પછી કવિ સાહેબ તમે પાસે છે તમે આયા છે દીદી જાણ પેલા ત્યાં બસ આ બહુ થઈ ગયું કે સાવ દિવાળી જપાસ પછી પેલો બધું પૂછપુછ કરવા માટે કે છે આવી મહિને મને પણ જે કે છે આના જેવી બીવી મળે તો પાણી જઈ ગયા એટલે પાણી જ નહીં કે ત્યાં સાહેબ મને શું આમ તો પડે એમાં તમારા બીવી કેવા છે તે કઈ તો ના જોઈ નાખો દીવો મંગાવો તો આ લાયક ના લાવ્યો કે બે દિવાળી ના આવ્યો ને કે અને બીજી બીજી હોય ને વાદળા તો વાંકે ફૂટલી જ છે કે ઘરેદાર દિવાળ મંગાવો ફોન છે કે તે આવડી આવડી ચપોળ ચપોળ કઈ લાવે તો નહીં ઉઠી ચપોળે આવી મળે ધોરે દાડે આટલા અઘરામાં દીવો મારો અઘરા છે પૂરલી તારી બીજે તમારું મગજ નું શું ઠીકણું છે અરે કેટલી લાકપા કરે કેટલી ગાળો છે કબીર સાહેબ કહ્યું હા જો અત્યારે બોલીશ કે, અને હું તો એક દીવા મગાવ્યા તો બે દીવા આવી, એમ પછી દીવે ત્યારે ઉભા રહ્યા હું, એમ નહીં કહેતા લે દીવા લાયા છે તાર મળામાં ઠોકે જવું નહીં. દાદા જીવો ને બગુચક જેવા છે ને, બગુચક તો ઘણા બીજા ભોળા છે, એમના કરતા બહુ ભોળા ભોળા બગુ છે કે બગુચર ને શું અર્થ થતો હશે? જમા ઉગાડ્યા હોય તો નકામા કહેવાય ના દેવાય, ખરું નામ ભાઈ બગુચર છોકરીઓ મજબૂત છે, છોકરા ને પીટે દીધી ભાઈ ને પછી પછી મેં છોડી બોલાવી પૂછ્યું બધું જેને પહેણીથી પહેણી જતી નથી, મોટી મોટી થઈ પહેણી લાવ કોઈ છોકરીઓ પુરુષ વાત ના કરે ખરી મજા આવે બહુ ચકે છોકરાને આબરૂ જતી રહી આવું પૂરો શબ્દ આપ વારંવાર કહો છો ને તો એનો અર્થ સમજાવો એમ કે છે, મેલ ને પૂરો એ શબ્દ નો ઉદાહરણ સહિત અર્થ સમજાવો. મેલ્ય પૂરો એટલે એને કેતા હતા કે ઘાસ નો બાદરી નો જુવાર નો પૂરો હોય ને, ઘાસ નો બાદરી ના ઘાસ નો પૂરો જુવાર ની ઘાસ નો પૂરો હરગાવી મેલ પૂરો કરશે, મેલ ને પૂરો એટલે ચોખ્ખું પાદરી થોડું આમ કર્યો થોડું આમ કર્યું નઈ મેલ પૂરો તારીખ 29/5/83 મહાત્મા અનુભાઈ ને ત્યાં વડોદરા સવારે કુદરતી કાયદામાં વકીલો તો આવે નહી ને, કુદરતી કાયદા હોય એમાં તો વકીલ આવે નહી ને, વકીલો નહી પતા, આ દેખાય વકીલે હોય તો કુદરત માં વકીલો જુદી જાત ના હોય, સૂક્ષ્મ અને સ્થૂળ બંને રચાઈ જાય, સ્થૂળ માં એક વખત જોઈએ વકીલો અને સ્થૂળ સૂક્ષ્મ માં વકીલો હાજર હોય, સૂક્ષ્મ માં સૂક્ષ્મ વકીલો હોય સુરમાં સુર લખી દો હોય, બધું ચાર યાદ કરે ભગવાન. કોઈને છે દુઃખ થી દુઃખ આવ્યું, દુઃખ જ નથી દેવું ભાવ છે, અને કોઈને દુઃખ દેવી જાય જાણે તો પ્રતિમા કરે એટલે છૂટી જાય. ત્યારે માટે દુઃખ દેવાનું આવે, કયા સુખ માટે, કયા સુખ માટે દુઃખ દેવું જોઈએ. મોક્ષ જવું હોય તો પછી દુઃખ જ કોઈને ના કહે. ચિંતિત માત્ર માલકી ભાવ એ દુઃખ છે. જ્યાં પોતાનું નથી ત્યાં આગળ માલકી ભાવ એ જ દુઃખ છે. તમારે સેટ એટલો જ રહ્યો ને માલકી નો, બીજું કશું નથી ને. માલકી ભાવ તો ખાય છે ને, મકાન ના માલકી ભાવ ચાલતું કહેવાય. એજ માલકી ભાવ રાખ બનતા હોય. હવે માલકી ભાવ ના થાય, માલિક ને ના આવે ને, એરી આપણા માલિક થાય, એરી આપણે એમના માલિક થાય, એવું ધંધો મળે શું કામ. શું ધંધો ગાંધી આ માલિક નથી ને કશા ને, ના દાદા પૈસા ના માલિક ને છોકરા ને ખરા ને. માલિકી ભાવ કરવા ગયા તો માર ખાધો, માલિકી ભાવ કરવા ગયા તો માર ખાધો. માલકી ભાવ ને લઈને સંસાર છે, બાકી સંસાર અહંકાર લઈને છે. માલકી ભાવ ને લઈને છે એક જમી લો તો જમી લે. માલકી ભાવ એક જમતા જમતા ઉડી જાવ, ઉડી જાય નહીં. ઝઘડા નું મૂળ કાળ મોક્ષે ના જવાય. હા અમે એક વાક્ય છું, એક શબ્દ આગો પાસે લીધી કોને વિચારવાનું બોલે નઈ, આપણું મગજ મગજ ભ્રાંતિ માં હોય તો બોલાય. ચાર પાંચ મને સુધારવા થતું અત્યારે ચોવીસ સિક્સ નું છે. કયું વાક્ય સુધારવા જેવું લાગ્યું તમને? ક્રોધ ને માટે અને અહંકાર ને માટે હું શું મને યાદ એ હોત તો હું બતાવત નહી. તમને સમજાવી ના હોય તો ફરી પૂછે આપડે હોય તો હું પૂછી શકું ને, લખેલું હોય તો હું પૂછી શકું. લખેલું હોય ક્રોધ માન ના મને મને ક્રોધ માટેનું કે અહંકાર માટેનું હતું એમાં એમાં બીજું કઈ ભૂલ નહી, પણ નું કે ના કેવું એવું એમાં નું કે ના કેવું બધું કઈ રસ્વે દીન કઈ ને, એટલે બોલવામાં એ રીતને કઈ ફેરફાર થોડું બહુ પૂરું પૂરું થઈ જાય. બોલવાનું આટલું તો હું આપણી સામે કે જોવાનું જ હોય જ નહીં ને, જોવાનું જ ના હોય. ચાર પાંચ જગ્યાએ અચ્છા મહારાજી, હવે મારી પોતાની જે અનુભૂતિ હતી તમે બધું થયું છે, બગડી ગયું છે પાછું જ્ઞાન આજે જ્ઞાન બરાબર નહીં. અમે ભૂલ કરો તો ભૂલ કરો નથી, ભૂલ કરો નથી. આમાં નું કે ના કે એવું કઈક હોવું હોય તો કેમ રહે એ બાર પૂછવાનું છે, મારે પૂછવાનું છે. એમાં આ પ્રમાણે ની પૂછવાનું છે, નું કે ના કે એવા ફેરફાર હોય અમુક એમને જે લાગે છે એવું હોત તો કેવું લાગે એમ પૂછવાનું હતું. એ પૂછવું હતું એમને, ના એ ફેરવાય રે ના ફેરફાર હોય જ નહીં. આ તો ચોરી શિક્ષકો ને છાપ લાગે, બીજદાડે જ્ઞાની થઈ જાય, થઈ જાય બધા સંયમ માં, નિરંતર સંયમ માં. કોઈ સાધુ સંન્યાસી સંયમ ના હોય એટલા સંયમ માં ક્રોધ માન માયા લોકો નો સંયમ વર્તે સંસારમાં રહેવા છે. તો એટલે તમને મેં આજે રાતે કઈ પરિણામ પામ્યું? બહુ સારું થયું, થયું ના થાય એ માણસ ને બધા ફેરફાર થાય છે. સંયમ માં નિરંતર સંયમ માં આત્મા તો હે દેહ ને આત્મા જુદો કોઈ સાધુ નહીં પડ્યો. આખા ગુજરાત માં એક સાધુ ગુજરાત માં નહીં હિન્દુસ્તાન એક સાધુ બધા જુદો પડ્યો કરી શકે ને કસાય જાય નહીં અને દાડો કરે નહીં. તમે એમ કહો ભલા જાય કસાય ગયા છે હું તપાસ કરું તો આપણે શીખ્યા કસાય જાય તો આપણે નમસ્કાર કસાય જાય તેને નમસ્કાર બધી છે કે નહીં. એક સાધુ એવો આચાર્ય નથી જેનામાં આ દેહ ને આત્મા જુદો પડે. ભગવાન તમને કું ગુરુ કયા છે? ગુરુ એ નહી કયા, કોણ ગુરુ કયા? દ્રષ્ટિ નો દાવી કુદ થાય ને સંન્ય દ્રષ્ટિ સંન્ય જીવન ન હોય ત્યાં બી કુદ છે નહી. કસાય થાય પ્રવૃણા કરે બધા કું ગુરુ, બધા હાથે પ્રવૃણા કરે વ્યાખ્યા કરે તો બધા કું ગુરુ નરકે જાય. સાંધવાનો દોરો કસાય છે અલગ તો જ ધ્યાન કહેવાય, નહીં તો ધ્યાન ના કહેવાય. એ તો માનવ બધું આપડે મારા નું સ્વસન કહેવાય. શું કહેવાય? પોતાની મેરે માની લીધું નહીં કસાય છે કે નહીં તો તમે તપાસ કરી લીધી છોડો ની કરે નહીં કસાય જોવા માં આવેલા નથી. મારું કસાય ના હોય તો ભગવાન કરો કસાય એટલે સાધારણ તો ઔપચારિક એના માં જ કસાય. નાના માં હોય એના માં જ મોટો કસાય છે. નાનો કસાય મોટો થતા વાર ના લાગે. એ ચિંતિત માત્ર સંગ્રહ ને કસાય જોઈએ. કસાય મોટો થતા વાર ના લાગે. અનંત અનુભૂતિ થતા વાર ના લાગે. તો પછી આત્મા ને જ્ઞાન દ્રષ્ટિ નો પ્રકાશ, આત્મા નિરંજન નિરાકાર છે, શુદ્ધ સ્વરૂપી છે, શુદ્ધ સ્વરૂપ નો થાય. પરંતુ એની સાથે અનંત જ્ઞાન અને અનંત વીર્ય પણ મળે કે ન મળે? શુદ્ધ સ્વરૂપ ના આત્મા ના જ્ઞાન ની સાથે અનંત જ્ઞાન અને અનંત વીર્ય પણ પ્રગટ થાય કે ન થાય? શુદ્ધ સ્વરૂપ ના આત્મા ના જ્ઞાન ની સાથે અનંત વીર્ય અને અનંત જ્ઞાન પણ પ્રગટ થાય કે ના થાય? થઈ ગયું છે પ્રગટ. આ બધા થઈ ગયું અનંત જ્ઞાન અનંત અનંત પ્રગટ થઈ ગયું છે. હા થઈ ગયું 20,000 માં. આ છોકરા અનંત જ્ઞાન ની અને અનંત વિજય તમને જેમ કીધું ને તમે અનંત જ્ઞાન અનંત વિજય કરી દીધું છે. હવે તમારો અનંત જ્ઞાન અને અનંત વિજય નો ટેસ્ટ કેવી રીતે કરી શકાય? અનંત જ્ઞાન પ્રદૂષણ નો ટેસ્ટ, અનંત વિજય વિજય નો ટેસ્ટ. એ કહે છે કે અનંત જ્ઞાન અને અનંત વીર્ય મહાત્માઓમાં પ્રગટ થયું છે, એનો એનો ટેસ્ટ શું? ટેસ્ટ એટલે મારી મારી જાગો કે ખબર પડે છે જરાય કટાઈ ગયો. અનંત જ્ઞાન અને અનંત મોહ જેનામાં કહે નહીં. મોહ જેનામાં એ તો એક સ્વરૂપ છે. અનુભૂતિ સ્વરૂપ બનાવવા અનંત સ્વરૂપ ઉભું થઈ જાય. મોહ જેનામાં ના હોય એનામાં ઉભું થઈ જાય. શું કીધું? સ્વામી ભગવાન ત્યાં તીર્થંકરો જોશે ત્યાં કે અનંત જ્ઞાન ની વ્યાખ્યા શું કરી શકાય? અનંત જ્ઞેય ને જાણવાની જેમ શક્તિ છે અનંત જ્ઞાન. તો અનંત જ્ઞેયો તો શ્રીમંદ સ્વામી ભગવાન ને સમર્થન ની આજે કહે છે કે સિમંદર સ્વામી ભગવાન ના સમવ શરણ ની અત્યારે શું થઈ રહ્યું છે? સમવ શરણ માં જાણવું હોય તો ખબર પડે એમ કે છે. અત્યારે કોઈ મહાત્મા ને એવું ખરું અને જ્ઞાન અટક્યું. કેવળ દર્શન નથી ગયું, કેવળ જ્ઞાન નથી ગયું, કેવળ જ્ઞાન. કેવલ જ્ઞાન ની અર્થાત અનંત વીર્ય પણ અનંત કર અનંત વીર્ય એટલે કેવળ જ્ઞાન નથી થયું એટલે અનંત વીર્ય પણ કમી અનંત વીર્ય પણ એટલું કમી અનંત વીર્ય નહીં અને કેવળ જ્ઞાન ગાયક સંકેત થયું ગાયક સંકેત એટલે કેવળ દર્શન બસ પછી બધું અટક્યું છે. એક અવતાર બાકી અહીંથી સીધું ના થાય. જો અહીં અનંત વીર્ય થઈ જાય તો અહીંથી મોક્ષ થાય. કરી વાર્યું છે મહારાજ. હા, તેથી ત્યાં તો મારા દેહ ક્ષેત્ર બધે છે. અને પછી કરી એટલે અનંત જ્ઞાન અને અનંત વીર્ય ગમે તેવો મહાત્મા હોય તો પણ એ અનંત વીર્ય ના થાય. અનંત જ્ઞાન પણ અનંત જ્ઞાન ના થાય. અમુક બાકી રહે અનંત અવતાર અનંત જ્ઞાન નહીં ને અનંત વીર્ય. હા, મારે સ્વરૂપ નું જ્ઞાન સ્વરૂપ માં થાય છે. એ બધું બરાબર સાહેબ સંકેત પ્રતિથી નિરંતર ગતિ. હા હા બરાબર નિરંતર ગતિ બરાબર. એટલે આમને છે તે સંપૂર્ણ ચારિત્ર ના વર્તે ને જ્ઞાન દર્શન વર્તે ચારિત્ર ના વર્તે. ચારિત્ર અમને વર્તે અમને ચારિત્ર વર્તે તે પણ આવું જ ચારિત્ર તથા દેશી ધાર હોય અમે જુદા તદ્દન તદ્દન જુદા દેશી જુદા દેશ માં શું થઈ રહ્યું છે બધું દેખાય. અગર મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી છે શું વાતચીત ચાલે છે બધું દેખાય. એટલે આ તો દુનિયાની સર્વિસ છે અધ્યાયનું આશ્ચર્ય. અને આપણી સામે આવનાર નું પૂરું ચિત્ર પણ સીતા એમ સ્પષ્ટ રહે. આપણી સામે જે સીતા બધી જોઈ એવી જે ચિત્ર આવે છે આપની સામે કોઈ આવે તો એનું તો એનું પૂરું ચિત્ર આપને ખબર પડે કે નહીં? બધા પરિણામ દેખાય મારા દેખાય એટલે પછી બીજા ના દેખાય. અને કેટલા ભાવ માં મુક્તિ કયા એનું એની સ્થિતિ શું છે અત્યારની સાંસારિક વસ્તુ કેવી છે એના એના કેટલા ભાવ માં મુક્તિ થશે અત્યારની શું એની સંસારિક પરિસ્થિતિ છે એ બધું ખબર પડે. હા તાણે તરમાં ચાર ખબર પડે બધી ખબર પડે એ આપને ખબર પડે. આપણે અહીં મુક્ત થઈ ગયો અહીં આ મુક્ત થઈ ગયો. મારી મારી લોટ કહીને કેતું કશું ના મારે જૂતા જૂતા મારે મારે સ્ત્રીઓ ને પડે નહીં. હા સ્ત્રીઓ ને તરફ દ્રષ્ટિ ના પકડે એમ. હા વાહ પણ દ્રષ્ટિ ના પકડે અને બગડે નથી મને કરે બગડે બગડી લગ્ન બસો ભંચારી છે. દૈરી પુરુષ બધા હાથે ભંચારી તો પછી આપને કેવળ જ્ઞાન નહીં અને અનંત વીર્ય રહી આપને પોતાને પણ લઈને તો પછી કેવળ જ્ઞાન નહીં તો પછી આપણું અમારું અમારું ભૂત ભવિષ્ય બધું કેવી રીતે જાણી શકો? પોતાનું મને મારું દેખાય એટલે બીજાનું દેખાય પોતાનું દેખાય એટલે બીજાનું દેખાય એટલે તો પછી અનંત જ્ઞાન નહીં અને કેવી રીતે બધી બાબુ શું કહે છે બાકી એટલે આપ એમ કહે છે કે આપને નથી પૂછ્યું આપને કેવળ જ્ઞાન નથી થયું તો પછી અમારા બધાનું કેવી રીતે દેખાય એમ બધું શું દેખાય મનની મનના ભર્યા બધા દેખાય અમારી સમજ માં છે પણ જ્ઞાન માં નથી. અમારી સમજ માં છે બધું શું છે તે જ્ઞાન માં નથી. એટલું એક અટક્યું છે એટલે મનના પર્યાય જ્ઞાન તો ખરું ને એટલે મનોપર્ય જ્ઞાન કહેવાય. મનોપર્ય જ્ઞાન નહીં, મનોપર્ય તો એક નાના મારી બાબત છે, તો છે કેદારનું કરી, પણ આ તો કેવ જ્ઞાન જ કહેવાય. ચાર ડિગ્રી ઓછું, કેવ જ્ઞાન જ ચાર અંશે ઓછું છે. આ કાળનો પ્રભાવ ચાર અંશે ઓછું છે. આ તો રજતનું વિજ્ઞાન છે. એક કલાકમાં મોક્ષ પામે છે. આત્મા પ્રગટ આત્મા દેહ એ જુદા પડી જાય. જ્ઞાન નો દિવસ હતો, જ્ઞાન નો સવાર માં વરવા જઈએ છીએ, ચા વાળી લઈએ છીએ, પછી ચીકણ વાળી લઈએ છીએ, બપોર જમવાનું વાળી લઈએ છીએ, ચા ચીકણ જમવાનું. જેની દ્રષ્ટિ સંકેત થયેલી નથી તેની વાત વજન જ થઈ ગઈ છે. બરોબર છે, બરાબર. શાસ્ત્રો સમ્યક સમ્યક દ્રષ્ટિ નો કહેવાય, અને વાંચનાર પોઈઝનસ હોય તો પછી એ બધું શબ્દ બધા પોઈઝનસ થઈ જાય. શાસ્ત્રો વાંચવાની ના પાડી છે. હા, જૈનો માં શાસ્ત્રો વાંચવાની ના પાડી છે. ના પાડી, કારણ એ તો પોઈઝન જ થાય છે. હા, તે અત્યારે બધા લોકો શાસ્ત્રો જ વાંચે. આપડા સાધુ જૈન ના સાધુ વાંચે છે, ના વાંચે. બહુ વાંચે કે મરણ શક્તિ ની કરી મરણ શક્તિ એ સાહેબ કોઈ નાખી. ત્યાં સુધી જે કઈ બોલે તે બધું પોઈઝન છે. દ્રષ્ટિ બદલાયેલા નથી, આશું વસ્તુ હોય તો ચાલે, પોઈઝન જ નહીં ને. મીઠું મીઠું વસ્તુ વધારે પડી ગયું, પણ માણસ મરી ના જાય. દ્રષ્ટિ બદલાયેલી હોય તો, દ્રષ્ટિ બદલાયેલી ના હોય તેને તો પોઈઝન જ છે. અહંકાર કરી નીકળેલી વાણી પોસિબલ વસ્તુ નથી. આ આપણે શુદ્ધ છીએ, માન્યતા ક્યારે રહેલા બધા. આપડે આ તો ચોરી થઈ ગયું હોય એ માન્યતા ના બદલાય. શું કહ્યું? કારણ ચોરી કરનાર એ ફૂટબોલ છે. શું કહ્યું? આત્માને એમાં ભાગ નથી, કારણ જુદો પડ્યા પછી. એટલે શ્રોતાની શુદ્ધતા ના બદલાઈ જાય કે મારા હાથે આવું કામ થયું. આપણા હાથે થયું નથી, ફૂટબોલ નું થયું. શું થયું? એટલે પોતાની શુદ્ધતા ના બદલાય, એ શુદ્ધ ઉપયોગ. અને બીજાના શુદ્ધતા જુએ તે શુદ્ધ ઉપયોગ. છતાં કોઈ ગાઢ મળે તો એ ગાઢ મળે છે એવો ગુનેગાર લાગે તો એ શુદ્ધ ઉપયોગ બંધ થયો કહેવાય. એ કરતા નથી એવું માનવામાં આવે તો શુદ્ધ ઉપયોગ. ગાઢ એ મળતો છતાં એ કરે મળતો નથી એવું માનવામાં જયારે આવે, એટલે કરતા નથી એમ માનવામાં આવે ત્યારે શુદ્ધ ઉપયોગ કહેવાય. એવું માનવામાં આવે છે ને તમારે? એવું માનો એ તો લિમિટ જ ને. નિમિત્ત પછી એવું ભીત આપને અથડાય છે બિચારી, એવું છે નિમિત્ત ભીતના જેવું. લોકો કહે ભીત તમારે જીવ કહેવાય, જીવ છે ના, એવું નથી, એ ભીત જ છે ને. એટલે તમે મારું કેમ નુકસાન કર્યું પૂછવા ના રહે, એ શું દુખ્યું? શું નુકસાન કરી ગયું એ જ ન્યાય છે. ન્યાય પછી ખોલવા ના જાય. નુકસાન કર્યું એટલે તરત ખબર પડે આ ન્યાય થયો. અને પછી તમે શા આધારે અમને આવું નુકસાન કરશો? તમે અમારે શું શું અન્યાય હતો? તમારો તમારે શું બોલ્યો હતો? એવું તે બધું કરવા ગયો અંદર. જે બન્યું એ ન્યાય. ન્યાય ખોલવા જાય એટલે વિકલ્પો વધતા જાય, વિકલ્પો વધતા એટલે સંસાર વધે. ક્યાં તમને આ તમારો ભગત ચા પીએ છે, આખો દાડો કેરીઓ ખાય છે, જલેબીઓ ખાય છે, મારે એ જોવા નથી. રાજદેશ કરે નહીં એટલું જ મારે જોવા. રાજદેશ ફૂટબોલ નો ગુણ નથી. કહીએ છીએ રાગ થાય છે ગુરુ લઘુ સ્વભાવ ના છે, અને આત્મા ગુરુ લઘુ સ્વભાવ વાળો વિતરાગ છે. રાગ દ્વેષ ગુરુ લઘુ સ્વભાવ થી એ ગુરુ લઘુ સ્વભાવ સમજાવો. રાગ દ્વેષ એટલે રાગ, ગુરુ ગુરુ એટલે રાગ વધી જાય ખરો, અને રાગ ઘટી જાય એ ગુરુ લઘુ કહેવાય. રાગ દ્વેષ વધી જાય ને ઘટી જાય ને, ક્રોધ માન માયેલો વધી જાય, ક્રોધ વધી જાય તો ઘટી જાય એ ગુરુ લઘુ કહેવાય. ઘટઘટ ના થાય એ ગુરુ લઘુ. આત્મા તો આ ગુરુ લઘુ સ્વભાવ હૃદય નહીં. બરોબર રહ્યું છે, બરોબર પુણ્યશાળી બધું ખરા ને પ્રાપ્ત નથી. સંસાર માં તો આખો સંસાર સાધ્યો માં વિચાર એવું. આ સાધુ તરફ લાય કરે થાય, જ્યાં સુધી જ્ઞાન પ્રગટ થાય ને સરકાર મળે ને તો મહાન પુરુષ એ અંધેરી બંગલામાં રહેવાનું, છોકરા સાથે ફેમિલી સાથે. લોકો તો જાણે કે ઓહો આ મોહનગર છે, માયાનગર, માયાનગર માં રહેવાનું. રહેવાનું છે માયાનગર, માયા રે નહીં. વિતરાગ પુરુષ કેવા હોય, મહાવીર કેવા હોય, હવે ખ્યાલ આવે કે મહાવીર કેવા હશે? મહાવીર કેવા હશે સાચી થોડો ખબર પડે કે આવા હોવા છે. તમે જેના પુરસાદ કરી રહ્યા છો તે પછી લાગે કે આવો સંપૂર્ણ પુરસાદ આવો હોવો જોઈએ. એ ચાખ્યું ના હોય ત્યાં સુધી બુદ્ધિ ની કસરત છે. અનંત ગાય થી આ લોકો કસરત માં જ પડ્યા છે. પછી કે છે આ ના ખાચો તે પૂતગલ ની રમણતા નું જ્ઞાન છે, ગાયન છે. અને આ ખાચો તે પૂતગલ ની રમણતા નું ગાયન છે. બધા રમણતા પૂતગલ ની રમણતા નું ગાયન છે.